શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંધ સોળમો અધ્યાય જય વિજયનું વૈકુંઠમાંથી પતન. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવગણો, સનકાદિ યોગનિષ્ઠ મુનિઓએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, આ જય વિજય મારા પાર્ષદ છે, તેમણે મારી જરા પણ પરવા નહીં કરીને તમારો ઘણો ભારે અપરાધ કર્યો છે. તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો, તેથી આ રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે તમે તેમને જય વિજયને જે દંડ આપ્યો છે તેમાં હું પણ સંમત છું. બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે, મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેને હું મેં પોતે જ કરેલો માનું છું, તેથી હું તમારી પાસેથી પ્રસન્નતાની યાચના કરું છું. સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે, તે અપયસ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચા અને ચર્મરોગ, કારણ કે સેવકના કરેલા કામનો યશ અપયશ માલિકને ફાળે જાય છે. મારી નિર્મળ સુકીર્તિની સુધામાં ડૂબકી મારવાથી ચાંડાલ પર્યંતનું સઘળું જગત તરત પવિત્ર થઈ જાય છે. તેથી જ હું વિકુંઠ કહેવાઉં છું, પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. તેથી જે કોઈ તમારી વિરુદ્ધ આચરણ કરશે તે મારી ભૂજા પણ કેમ ન હોય, હું તેને તરત કાપી નાખીશ. તમારી સેવા કરવાથી જ મારી ચરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઈ છે કે તે સઘળા પાપોનો તત્કાળ નાશ કરી દે છે, અને મને તો એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં પણ લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ છોડતા નથી, કે જેમનો લેશ માત્ર કૃપા કટાક્ષ પામવા બ્રહ્મા વગેરે અન્ય દેવતાઓ અનેક પ્રકારના નિયમો અને વ્રતોનું પાલન કરે છે, તો પણ જેઓ પોતાના સંપૂર્ણ કર્મફળ અને અપર્ણ કરીને હંમેશા સંતુષ્ટ રહે છે તે નિષ્કામ બ્રાહ્મણો પ્રત્યેક કોળિયાથી તૃપ્ત થતા રહીને ઘીથી તરબોળ જાત જાતના પકવાનોનું જ્યારે ભોજન કરે છે ત્યારે તેમના મુખેથી હું જેટલો તૃપ્ત થાઉં છું તેટલો યજ્ઞમાં અગ્નિરૂપી મુખેથી યજમાને અર્પણ કરેલી આહુતિઓ ગ્રહણ કરીને થતો નથી. યોગ માયાનું અખંડ અને અપાર ઐશ્વર્ય મારે આધીન છે, તથા મારા ચરણોદક રૂપી ગંગાજી ચંદ્રમાને મસ્તક પર ધારણ કરનારા ભગવાન શંકર સમેત સમસ્ત લોકોને પવિત્ર કરે છે. આવો પરમ પવિત્ર અને પરમેશ્વર હોવા છતાં પણ હું જેમની પવિત્ર ચરણરજ પોતાના મુગટ પર ધારણ કરું છું તે બ્રાહ્મણોનું કર્મ કોણ સહન કરી સહન નહીં કરે. તેથી આપે જય વિજયને શ્રાપ આપ્યો છે તેને યથાર્થ માનું છું. બ્રાહ્મણો, દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ એ મારા જ શરીર છે, પાપોને લીધે વિવેક દ્રષ્ટિ નષ્ટ થઈ જવાને કારણે જે મનુષ્ય તેમને મારાથી ભિન્ન સમજે છે તેમને મારા વડે નિમાયેલા યમરાજના ગૃદ્ધ એટલે ગિદ્ધ જેવા દૂતો કે જેઓ સર્પ જેવા ક્રોધી હોય છે અત્યંત ક્રોધિત થઈને પોતાની ચાંચોથી ચૂંઠે છે. બ્રાહ્મણ જો તિરસ્કારપૂર્વક કડવું પણ બોલે તેમ છતાં જે મનુષ્ય તેમના તેનામાં મારી ભાવના કરીને પ્રસન્ન ચિત્તે તથા અમૃત સભર સ્મિતયુક્ત મુખ કમળથી તેનો આદર કરે છે તથા જેમ ગુસ્સે થયેલા પિતાને પુત્ર મનાવે છે તેવી જ રીતે જે મનુષ્યો પ્રેમપૂર્ણ વચનોથી પ્રાર્થના કરતા રહીને તે બ્રાહ્મણને શાંત કરે છે તેમણે મને વશ કરી લીધો છે। મારા સેવકોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે, તેથી મારી વિનંતીથી આપ મારા પર માત્ર એટલી કૃપા કરો કે આમનો નિર્વાસન કાળ વહેલા સમાપ્ત થઈ જાય। આ લોકો પોતાના અપરાધને અનુરૂપ અધમ ગતિ ભોગવીને જલ્દીથી મારી પાસે આવી જાય। આ બ્રાહ્મણો પ્રત્યે ભગવાનનો કેટલો આદર ભાવ છે કે સ્વયં જગતના સ્વામી હોવા છતાં બ્રાહ્મણોને આટલું માન આપે છે। આ જ છે જગતની, આ જ છે ભગવાનની ભગવત્તા। શ્રી બ્રહ્માજી કહે છે, હે દેવતાઓ, સનકાદિ મુનિઓ ક્રોધરૂપી શાપથી દંશ પામેલા હતા, તો પણ તેમનું ચિત્ત અંતઃકરણને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમય સુમધુર વાણી સાંભળતા તૃપ્ત થયું નહીં। ભગવાનનું કથન ઘણું જ મનોહર અને સંક્ષેપમાં હતું, પરંતુ તે એટલું અર્થસભર, સારયુક્ત, દુર્વિઘ્ન અને ગહન હતું કે ઘણું ધ્યાન દઈને સાંભળવા અને વિચારવા છતાં પણ તેઓ એ જાણી શક્યા નહીં કે ભગવાન શું કરવા ઈચ્છે છે। ભગવાનની આ અદ્ભુત ઉદારતા જોઈને તેઓ આનંદિત થયા અને તેમનું અંગે અંગ પુલકિત થઈ ગયું। પછી યોગ માયાના પ્રભાવથી પોતાના ઐશ્વર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા। મુનિઓએ કહ્યું, હે સ્વયં પ્રકાશ ભગવાન, આપ સર્વેશ્વર હોવા છતાં પણ એમ જે કહી રહ્યા છો કે તમે મારા પર કૃપા કરો કે આ બંને પોતાના નિર્વાસન કાળ પૂરો કરીને મારી પાસે જલ્દી પાછા આવી જાય, તે કથનથી આપનો શું અભિપ્રાય છે એ અમે જાણી શક્યા નથી। હે પ્રભુ, આપ બ્રાહ્મણોનું પરમ હિત કરનારા છો, તેથી લોક શિક્ષણ માટે આપ ભલેને એવું માનતા હો કે બ્રાહ્મણો મારા આરાધ્ય દેવ છે, પણ વસ્તુતઃ તો બ્રાહ્મણો તથા દેવતાઓના પણ દેવતા બ્રહ્માજીના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો। સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે, આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે તથા નિર્વિકાર સ્વરૂપ આપ જ ધર્મનું પરમ ગૂઢ રહસ્ય છો। આ શાસ્ત્રોનો મત છે। આપની કૃપાથી નિવૃત્તિ પરાયણ યોગીઓ સહજપણે જ મૃત્યુરૂપી સંસાર સાગર તરી જાય છે, પછી ભલા અન્ય કોઈ આપના પર શી કૃપા કરી શકે। હે ભગવાન, બીજા અર્થકામી મનુષ્યો જેમની ચરણરજને હંમેશા પોતાના મસ્તક પર ધારણ કરે છે તેવા લક્ષ્મીજી નિરંતર આપની સેવામાં સંલગ્ન રહે છે, તે એમ લાગે છે કે ભાગ્યશાળી ભક્તો આપના ચરણોમાં જે તાજી તુલસીની માળાઓ અર્પણ કરે છે તેમના પર ગુંજન કરતા ભમરાઓની જેમ તે લક્ષ્મીજી પણ આપના ચરણ કમળોને જ પોતાનું નિવાસસ્થાન બનાવવા ઈચ્છે છે, પરંતુ પોતાના પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવા કરવા તત્પર રહેનારા તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર કરતા નથી। આપ તો પોતાના ભક્તો સાથે જ વિશેષ પ્રેમ રાખો છો, આપ પોતે જ સંપૂર્ણ સેવનીય ગુણોના આશ્રય છો, છતાં બ્રાહ્મણોના ચરણોથી પવિત્ર થયેલી રજ અને શ્રીવત્સ ભૃગુચિહ્નથી શું આપ પવિત્ર થાઓ છો? આપ સ્વયં પરમ શ્રેષ્ઠ છો, આપે બ્રાહ્મણોને અપનાવ્યા છે, લક્ષ્મીજી આપની સેવા કરે છે, એવા ઐશ્વર્યના માલિક આપ હોવા છતાં બ્રાહ્મણોને આપ એટલો આદર આપો છો? હે ભગવાન, આપ સાક્ષાત ધર્મ સ્વરૂપ છો, આપ સત્યયુગ વગેરે ત્રણેય યુગોમાં પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન રહો છો, તથા બ્રાહ્મણો અને દેવતાઓ માટે તપ, શૌચ અને દયા પોતાના ત્રણ ચરણોથી આ જડ ચેતન જગતનું રક્ષણ કરો છો। હવે આપ પોતાની શુદ્ધ સત્વમય વરદાયીની મૂર્તિથી અમારા ધર્મ વિરોધી રજોગુણ તમોગુણને દૂર કરો। હે દેવ, આ બ્રાહ્મણ કુળ આપના વડે અવશ્ય રક્ષણ પાત્ર છે। જો સાક્ષાત ધર્મરૂપ હોવા છતાં પણ આપ શું મધુર વાણી અને પૂજન વગેરે વડે જો આ ઉત્તમ કુળનું રક્ષણ નહીં કરો તો આપે નિશ્ચિત કરેલો કલ્યાણ માર્ગ જ નષ્ટ થઈ જશે। કારણ કે આ લોક તો શ્રેષ્ઠ પુરુષોના આચરણને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે। આપ બ્રાહ્મણોનો આદર કરો છો તે જોઈને અન્ય લોકો પણ તેમનો આદર કરે છે। હે પ્રભુ, આપ સત્વગુણની ખાણ છો અને બધા જ જીવોનું કલ્યાણ કરવા ઉત્સુક છો, તેથી જ આપ પોતાની શક્તિરૂપી રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો। કારણ કે વેદ માર્ગનો ઉચ્છેદ આપને અભિપ્રેત નથી। આપ ત્રિલોકપતિ અને જગત પ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મણો પ્રત્યે એટલા નમ્ર રહો છો કે તેથી આપના તેજને કોઈ હાનિ થતી નથી। આ તો આપની લીલા માત્ર છે। હે સર્વેશ્વર, આ દ્વારપાળોને આપને યોગ્ય લાગે તેવો દંડ આપો, અથવા તો પુરસ્કાર રૂપે તેમની વૃત્તિને વધારો। અમે નિષ્કપટ ભાવે બધી રીતે આપની સાથે સહમત છીએ, અથવા અમે આપના આ નિરપરાધ સેવકોનો શાપ આપ્યો છે માટે અમને યોગ્ય દંડ આપો, એ પણ અમને સહર્ષ સ્વીકાર્ય છે। શ્રી ભગવાને કહ્યું, જે મુનિઓ ભગવાને શ્રી ભગવાને કહ્યું, હે મુનિઓ, તમે આમને જે શ્રાપ આપ્યો છે તે સાચું માનજો કે મારી જ પ્રેરણાથી બન્યું છે। હવે આ બંને તત્કાળ દૈત્ય યોની પામશે અને ત્યાં ક્રોધાવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે સુદૃઢ યોગથી સંપન્ન થઈને ફરી પાછા જલ્દીથી મારી પાસે આવી જશે। શ્રી બ્રહ્માજી કહે છે, ત્યાર પછી તે મુનીશ્વરોએ નયનાભિરામ ભગવાન વિષ્ણુના અને તેમના સ્વયં પ્રકાશિત વૈકુંઠધામના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવીને ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતા કરતા આનંદિત થઈને ત્યાંથી પાછા વળી ગયા। પછી ભગવાને પોતાના સેવકોને કહ્યું, જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં, તમારું કલ્યાણ થશે। હું સર્વ કાંઈ કરવામાં સમર્થ હોવા છતાં પણ બ્રહ્મ તેજને નષ્ટ કરી દેવા માંગતો નથી, કારણ કે મને એવું જ માન્ય છે। એકવાર હું યોગ નિંદ્રામાં સ્થિત થયેલો હતો ત્યારે તમે દરવાજે પ્રવેશતા લક્ષ્મીજીને રોક્યા હતા। તે સમયે તેમણે ક્રોધિત થઈને પહેલાથી જ તમને આ શ્રાપ આપી દીધો હતો। હવે દૈત્ય યોનિમાં મારા પ્રત્યે ક્રોધાવિષ્ટ વૃત્તિ રહેવાને લીધે તમારી જે એકાગ્રતા થશે તેનાથી તમે આ બ્રાહ્મણ તિરસ્કાર જનિત પાપમાંથી મુક્ત થઈ જશો અને થોડા જ સમયમાં મારી પાસે પાછા આવી જશો। દ્વારપાળોને આ રીતે આજ્ઞા આપીને ભગવાને વિમાનોની શ્રેણીઓથી સજાયેલા સર્વાધિક શ્રી સંપન્ન સ્વધામમાં પ્રવેશ કર્યો। તે દેવશ્રેષ્ઠ જય વિજય તો બ્રાહ્મણોના શાપને કારણે ભગવાનના તે અનુલંઘનીય ધામમાં જ શ્રીહીન થઈ ગયા। તથા તેમનો બધો ગર્વ ગળી ગયો. હે પુત્રો, પછી જ્યારે તેઓ વૈકુંઠ લોકમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે ત્યાં શ્રેષ્ઠ વિમાનો પર આરૂઢ વૈકુંઠવાસીઓમાં મોટો હાહાકાર મચી ગયો. તે સમયે દીતીના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં ભગવાનના તે પાર્ષદો શ્રેષ્ઠોએ જ પ્રવેશ કર્યો છે. તે બંને અસુરોના તેજને લીધે તમારા સૌનું તેજ ફીકું પડી ગયું છે. આ સમયે ભગવાન આવું જ કરવા ઈચ્છે છે. જે આદિપુરુષ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે, જેમની યોગ માયાનો મોટા મોટા યોગીઓ પણ ઘણી મુશ્કેલીથી પાર પામી શકે છે, તે સત્વગુણ વગેરે ત્રણેય ગુણોના નિયંતા શ્રી હરિ જ આપણું કલ્યાણ કરશે. હવે આ બાબતમાં આપણા વિશેષ વિચાર કરવાથી શું લાભ? ત્રીજા સ્કંદ અંતર્ગત 16મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.